سورہ فرقان سورہ نمبر 25 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی تبارک الذی نزل الفرقان على عبده ليكون للعالمین نذیرا برکت والو چھے اللہ کے جنے پوتانا بندہ پر یعنی کہ محمد صلی اللہ علیہ وآلہ وسلم پر فرقان اتاریو چھے یعنی کہ اے قرآن مجید کہ جے حق انے باطل وچے فرق کرے چھے کہ جے تھی تے تمام دنیا والاو نے اللہ نا عذاب تھی بیوراو نارو تھائے الذی لہو ملک السماوات والارض ولن يتخذ ولدا ولم يتخذ ولدا ولم يكن له شريك في الملك وخلق كل شيء فقدره تقديرا تي الله کے جنا ماٹے آسمانو تتھا زمین نی سلطنت چھے بادشاہی چھے یعنی کہ آسمانو تتھا زمین نی نہ بھانگوا والی سلطنت چھے جنے نہ کوئی نے دیکرو بناویو ને ન બાદશાહતના મામલામાં તેનો કોઈ ભાગીદાર છે ને તેણે દરેક વસ્તુને પેદા કરી પછી તે દરેકને માટે ચોક્કસ અંદાજ નક્કી કરી દીધો કે જેવો અંદાજ કરવો જોઈતો હતો يخلقون ولا يملكون لأنفسهم ضرا ولا نفعا ولا يملكون لأنفسهم ضرا ولا نفعا ولا يملكون موتا ولا حياة ولا نشورا અને લોકોએ તેને છોડી દઈને એવા માબૂદો મેળવી લીધા છે કે જેઓ એક નજીવી વસ્તુ પણ પેદા કરતા નથી બલકે તેઓ ખુદ પોતે પેદા કરવામાં આવેલા છે ને ન તેઓ પોતાના માટે કાંઈ લાભ કે નુકસાનનો અધિકાર ધરાવે છે ને ન કોઈના મોત કે જિંદગીનો અધિકાર ધરાવે છે ને ન કોઈને બીજી વખતે પાછા જીવતા કરી ઉઠાડવાનો ને જેઓ ઈમાન નથી લાવ્યા તેઓ કહે છે કે આ કુરાને મજીદ તો જૂઠાણું છે કે જે આ શખ્સે જોડી કાઢ્યું છે બનાવી કાઢ્યું છે અને તેને બીજા લોકોએ આ જોડી કાઢવામાં મદદ કરી છે માટે સાચે જ એ લોકોએ મહાન બેઇન્સાફી કરી અન્યાય કર્યો ને જૂઠું બોલ્યા وقالوا أساطير الأولين اكتتبها فهي تملى عليه بكرة وأصيلا ને વળી આ પણ કહે છે કે એ તો આગલાઓની કિસ્સા કહાનીઓ છે જે આ માણસે લખાવી લીધી છે અને તે સવાર સાંજ તેને વાંચી સંભળાવવામાં આવે છે એ રસૂલ તું કહે કે આ કુરાને મજીદને તો તેણે ઉતાર્યું છે કે જે આસમાનો તથા જમીનના બધા ભેદો જાણે છે બેશક તે મોટો બક્ષિશ કરનાર ને દયાળુ છે ને તેઓ કહે છે કે આ રસૂલને શું થઈ ગયું છે કે એ તો આપણી જેમ ખાવાનું ખાય છે ને બજારોમાં હરે ફરે છે. શા માટે તેની તરફ કોઈ ફરિશ્તો મોકલવામાં ન આવ્યો કે જે તેની સાથે રહીને લોકોને ડરાવનારો બને? وقال الظالمون إن تتبعون إلا رجلا مسحورا. અથવા તેના માટે કોઈ ખજાનો કેમ ફેંકવામાં ન આવ્યો? અથવા તેના માટે એક બગીચો કેમ બનાવવામાં નથી આવ્યો કે તેમાંથી ફળ ફળાદી ખાતો રહે? ને ઝાલિમો એ લોકોને કહે છે કે જેણે ઇસ્લામ કબૂલ કર્યો, કે તમે તો સિર્ફ એક જાદુ કરેલા માણસની પેરવી કરી રહ્યા છો. એ રસૂલ, જો તો ખરો તેઓ તારા માટે કેવા કેવા દાખલા બયાન કરે છે જેથી ખુદ જ પોતે જ ગુમરાહ થઈ ગયા છે, ભટકી ગયા છે, માટે હવે તેઓ સાચો રસ્તો મેળવી શકશે નહીં. બરકત વાળી છે તેની જાત કે જે અગર ચાહે તો તારા માટે એ કરતા ઉત્તમ વસ્તુઓ પેદા કરી આપે, યાની કે એવા બગીચા કે જેની નીચે નદીઓ વહેતી હોય, ને વળી તારા માટે ઘણા મહેલો પણ બનાવી દે. બલકે એ લોકો તો કયામતને પણ જુઠલાવે છે, ને જેઓ કયામતને જુઠલાવે છે તેમના માટે અમોએ ભડભડતી આગ તૈયાર કરી છે. જ્યારે દૂરથી તે આગ તેમની નજરે પડશે તો તેઓ તેનો ગુસ્સા ભર્યો અવાજ ને ભયંકર સુસવાટા સાંભળી લેશે. ને જ્યારે તેમને તે જહન્નમની એક ખૂબ જ સાંકડી જગ્યામાં મુશ્કેટાટ કરી ફેંકી દેવામાં આવશે તો તેઓ ત્યાં સિર્ફ નાશને જ પોકારશે. ત્યારે તેમને કહેવામાં આવશે કે આજે સિર્ફ એક જ નાશને ન પોકારો, બલકે ઘણા ઘણા પ્રકારના નાશને પોકારો. એ રસૂલ, તું કહે કે શું આ દશા બહેતર છે કે તે હંમેશની જન્નતની, કે જેનો મુત્તકીઓને વાયદો કરવામાં આવ્યો છે કે જે તેમનો બદલો હશે ને જેમાં તેમનું છેવટનું પાછું ફરવું થશે? જે કાંઈ તેઓ ચાહશે તે તેમાં જરૂર હશે, તેઓ હંમેશ તેમાં જ રહેનારા થશે. આ એક વાયદો છે જે તારા પાલનહાર પાસેથી માંગી લેવામાં આવેલો હોવાથી તે તેને પૂરો કરવાને બંધાયેલો છે. ને જે દિવસે અલ્લાહ તેમને ભેગા કરશે અને તેમને પણ કે જેમની આ લોકો અલ્લાહના સિવાય પૂજા ને ઇબાદત કરતા હતા, પછી તેમને ફરમાવશે કે શું તમોએ મારા બંદાઓને ગુમરાહ કર્યા હતા, ભટકાવ્યા હતા, કે તેઓ પંડે ખુદ જ સાચા રસ્તાથી ભટકી ગયા હતા? قومك ما كان ينبغي لنا أن نتخذ من دونك من أولياء ولكن متعتهم وآباءهم حتى نسوا الذكر وكانوا قوما بورا. તો ત્યારે તેઓ કહેશે કે તારી જાત પાક છે, અમને છાજતું ન હતું, શોભતું ન હતું કે અમે તારા સિવાય બીજા ભળતા કામને પૂરો કરનાર તરીકે બનાવી લેત, પણ તેમને તથા તેમના બાપ દાદાઓને સુખ ભોગવવાના સાધન આપ્યા હતા. અહીં સુધી કે તેઓ તારી યાદને ભૂલી ગયા ને તેઓ નાશ પામનારા લોકો હતા. بما تقولون فما تستطيعون صرفا ولا نصرا ومن يظلم منكم نذقه عذابا كبيرا. તે વખતે અમે કહેશું કે જે કાંઈ તમે કહો છો તેને તો તમારા આ માબૂદો ચોક્કસ જ જૂટલાવે છે. હવે ન તમે અઝાબને ખસેડી શકશો અને ન મદદ લઈ શકશો, ને તમારામાંથી જે ઝુલમગાર હશે તેને અમે મહાન અઝાબ ચખાડીશું. ને એ રસૂલ, અમોએ તારી પહેલા જે રસૂલ મોકલ્યા હતા તેઓ પણ ખાતા રહેતા હતા ને બજારોમાં પણ હરફર કરતા હતા, અને અમોએ તમારામાંથી કેટલાકોને કેટલાકો માટે કસોટીના પરીક્ષાના સાધન બનાવ્યા છે. તો એ ઇસ્લામ કબૂલ કરનારાઓ, શું તમે નાસ્તિકો બે દિનો તરફનું દુઃખ હજી પણ સબરથી સહન કરતા રહેશો? ને તારો પાલનહાર બધાનો હંમેશ દેખનારો છે. ને તે લોકો કે જેઓ કયામતના દિવસે અમારી હુજૂરમાં આવવાની ઉમ્મીદ રાખતા નથી, તેઓ કહે છે કે અમારા પર ફરિશ્તા કેમ ઉતારવામાં આવ્યા નથી, અથવા અમે અમારા પાલનહારને કેમ જોતા નથી. સાચે જ તેમણે આ બાબતે પોતાના મનમાં ઘણું જ અભિમાન કર્યું છે, અને હદથી વધારે માથા ભારે પણ શિરજોરી કરી છે. يوم يرون الملائكة لا بشرى يومئذ للمجرمين ويقولون حجرا محجورا. જે દિવસે તેઓ ફરિશ્તાને જોશે તે દિવસે ગુનેગારો માટે કોઈ રીતનો આનંદ કે ખુશી નહીં હોય, ને તેઓ કહેશે કે કદાચ ને અમારી અને તેમની વચ્ચે કોઈ આડ કે અડકાવ કરી દેવામાં આવે. ને જે આમાલો જે કર્મો પણ તેમણે કર્યા હશે તેની તરફ અમે ધ્યાન આપીશું, પછી અમે તે આમાલોને વિખરાયેલા કણોની જેવા કરી નાખીશું. અસ્હાબુલ જન્નતિ યૌમઇઝિન ખૈરુમ મુસ્તકરરન વા અહસનુ મકીલા. જન્નતવાસીઓ તે દિવસે સારામાં સારા આરામ ગૃહો અને ઉમદામાં ઉમદા રૂમોમાં હશે. وَيَوْمَ تَشَقَّقُ السَّمَاءُ بِالْغَمَامِ وَنُزِّلَ الْمَلَائِكَةُ تَنزِيلًا. ને તે દિવસે કે જ્યારે આસમાનો વાદળાઓ સહિત ફાટી જશે ને ફરિશ્તા ઉતારવા જોગ ઉતારવામાં આવશે. અન وكان يوما على الكافرين عسيرا. તે દિવસે હકીકતમાં બાદશાહતને સલ્તનત દયાળુ અલ્લાહ માટે જ હશે ને તે દિવસ ઈમાન નહીં લાવનારાઓ માટે ખૂબ જ કઠણ હશે. ને તે દિવસે કે જ્યારે ઝુલમગાર પોતાના બે હાથ દાંતો થકી કરડવા માંડશે ત્યારે કહી ઉઠશે કે જો મેં રસૂલોનો રસ્તો ઇખ્તિયાર કર્યો હોત તો કેવું સારું થાત. હાય અફસોસ, જો મેં ફલાણાને દોષ બનાવ્યો ન હોત તો કેવું સારું થાત. ને ચોક્કસ જ તેણે મને નસીહત મળી ચૂક્યા બાદ તેનાથી ભમામી મૂક્યો. ને શૈતાન છે જ ઇન્સાનની મદદ છોડી દેનારો. ને તે વખતે રસૂલ ફરમાવશે કે એ મારા પાલનહાર, બેશક મારી કોમે આ કુરાને મજીદને એકદમ છોડી દીધું હતું. ને આવી રીતે અમે દરેક નબી માટે ગુનેગારોમાંથી એક એક દુશ્મન બનાવતા આવ્યા છીએ. ને તારો પાલનહાર જ હિદાયત અને મદદ માટે કાફી છે. ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કહે છે કે તેના ઉપર આખું કુરાને મજીદ એકી વખતમાં કેમ ઉતારવામાં ન આવ્યું. આ એ માટે નથી કરવામાં આવ્યું કે અમે તે થકી તારા મનને મક્કમ કરીએ. ને અમોએ તેને જરૂર પડતા રહી રહીને વાંચી સંભળાવ્યું છે. ને આ લોકો જે પણ દલીલ દાખલો તારી સામે લાવે છે તેનો અમે બરાબર અને સૌથી ઉત્તમ ખુલાસાવાર જવાબ પૂરો પાડી દઈએ છીએ. જે લોકોને તેમના ઊંધા મોઢે જહન્નમ તરફ ભેગા કરી હંકારવામાં આવશે તેઓ જ બુરા મકાનમાં રહેનારા ને સૌથી વધુ સાચા રસ્તાથી રખડી ગયેલા હશે. ને બેશક અમોએ મૂસાને કિતાબ આપી હતી ને તેના ભાઈ હારૂન ને તેનો વસી બનાવ્યો હતો. પછી અમોએ હુકમ કર્યો કે તમે બે તે લોકો પાસે જાઓ કે જેમણે અમારી આયતો જુઠલાવી છે. પછી અમોએ તે લોકોનો પૂરેપૂરો નાશ કરી નાખ્યો. ને નૂહની કોમ જે વખતે તેમણે રસૂલોને જુઠલાવ્યા તો અમોએ તેમને ડૂબાડી દીધા ને લોકો માટે તેમને મિસાલ રૂપે સબક માટે બનાવ્યા. અને અમોએ ઝુલમગાર લોકો માટે દુઃખ આપતો અઝાબ તૈયાર કર્યો છે. وثمود وأصحاب الرس وقرونا بين ذلك كثيرا ને એવી જ રીતે આદ સમુદ અને રસવાળાઓને ને તેમની વચ્ચેના જમાનામાં થઈ ગયેલી ઘણીએ પેઢીઓનો પણ નાશ કર્યો. وكلا ضربنا له الأمثال وكلا تبرنا تتبيرا ને દરેકને અમોએ મિસાલો આપી સમજાવ્યા હતા ને અમોએ સર્વેનો સમૂળગો નાશ કરી નાખ્યો. ને ચોક્કસ જ આ લોકો તે વસ્તી પાસેથી પણ પસાર થઈ ચૂક્યા છે કે જેના પર પથ્થરોની ખરાબ વરસાદ વરસાવવામાં આવ્યો હતો, તો પણ શું આ લોકો તેને સબકની નજરે જોતા નહીં હોય? નહીં, બલકે વાત એમ છે કે તે લોકો પાછા ફરીથી જીવતા થવાની આશા જ રાખતા નથી. ને જે વખતે આ લોકો તને જોવે છે ત્યારે તારી મશ્કરી ઉડાડે છે ને કહે છે કે આ એ જ છે કે જેને અલ્લાહે રસૂલ બનાવી મોકલ્યો છે. અરે તેણે તો અમને આપણા ખુદાઓથી ફેરવી નાખ્યા હોત અગર અમે તેમની ઇબાદત પર સબર કરી અડગ રહેતે નહીં. પણ આગળ જતા જ્યારે તેઓ અઝાબ જોશે ત્યારે જાણી લેશે કે વધારે આડે રસ્તે ગયેલા કોણ છે. أرأيت من اتخذ إلهه هواه أفأنت تكون عليه وكيلا أي رسول શું તે તેને જોયો કે જેણે પોતાની મનોવાસનાને મનની ખ્વાહિશોને પોતાનો ખુદા બનાવી રાખ્યો છે, તો શું તું તેનો નિગેહબાન કે રખેવાળ થઈ શકે છે? અથવા તું એમ ધારે છે કે તેમનામાંથી કેટલાકો સાંભળે કે સમજે છે? અરે એ તો જાનવરો જેવા છે, બલકે તે કરતા વધારે અવળે રસ્તે ગયેલા. શું તે આ નથી જોયું કે તારા પાલનહારે કેવી રીતે છાંયડો ફેલાવી દીધો છે? અગર તે ચાહતે તો ચોક્કસ જ તેને એક ટટ્ટાર કરી દેત, હલ્યા વગરનો અડગ કરી દેત. પછી અમોએ સૂરજને તે છાંયડાનું દેખીતું કારણ બનાવ્યું. પછી તેને અમે અમારી તરફ સહેલાઈથી ધીમે ધીમે ખેંચી લઈએ છીએ. ને તે એ જ છે જેણે રાતને તમારા માટે પડદો બનાવી છે અને ઊંઘને રાહત, ને દિવસને ફરીથી ઉઠવા બેસવા કે હરવા ફરવા માટે બનાવ્યો છે. وأنزلنا أنزلنا من السماء ماء طهورا ને તે એ જ છે જે પોતાની રહેમત પહેલા યાની કે વરસાદ પહેલા ખુશખબર આપવા માટે હવા મોકલે છે ને અમે આસમાનમાંથી ચોખ્ખું પાણી ઉતારીએ છીએ કે તે પાણીના લીધે મરી ગયેલી જમીનને પાછી જીવતી કરી દઈએ ને વળી એ માટે કે જે જનાવરો તથા માણસો અમોએ પેદા કર્યા છે તેમાંથી ઘણા ખરાઓને તે પાણી પાઈએ ને સાચે જ અમોએ આ બાબતોને લોકોમાં વારંવાર બયાન કરી છે કે જેથી તેઓ યાદ રાખે પણ ઘણા ખરા લોકોએ ઇનકાર કરવા સિવાય કોઈ વાત માની નહીં ને જો અમે ચાહતે તો દરેકે દરેક વસ્તીમાં એક એકો ડરાવનારો પૈગંબર ઉભો કરી દેત માટે તું ઈમાન નહીં લાવનારાઓનું કહેવું હરગીઝ ન માન ને તે કુરાન ને મજીદની સચોટ દલીલો થકી તેમનાથી જેહાદ યાની કે વાદ વિવાદને ચર્ચા કરવા જોગ ચર્ચા કર وجعل بينهما برزخا وحجرا محجورا ને તે એ જ છે જેણે બે સમુદરો એકબીજાથી જોડી દીધા છે એક તો મીઠું પાણી કે જે તરસ મટાડનાર છે ને બીજું ખારું ખરાબ સ્વાદવાળું છે ને તે બેની વચ્ચે એક બંધ અને પાર ન કરી શકાય એવો તટ બનાવ્યો છે ને તે એ જ છે જેણે માણસને મનીના પાણીમાંથી પેદા કર્યો પછી તેને ઔલાદ અને સગપણ ધરાવનારા બનાવી દીધા ને તારો પાલનહાર બધી વાતો પર પૂરેપૂરો કાબુ રાખનારો છે ને તેઓ અલ્લાહને છોડી તેમને પૂજે છે કે જેઓ ન તેમને નફો પહોંચાડે છે કે ન નુકસાન અને નાસ્તિકો બે દિનો પોતાના માલિકની વિરુદ્ધ એકબીજાને આગળ વધારનારા ને મદદ આપનારા છે ને અમોએ તને નથી મોકલ્યો પણ ખુશખબર આપનારા તથા બિવરાવનારા બનાવીને એ રસૂલ તું કહે કે હું તો તમારી પાસે તે સંદેશો પહોંચાડવાની કાંઈ મજૂરી કે બદલો માંગતો નથી સિવાય એ કે જે ચાહે તે પોતાના પાલનહાર તરફનો રસ્તો ઇખ્તિયાર કરી લે અને તું તે અમર અલ્લાહ કદી ન મરનાર અલ્લાહ પર ભરોસો ને વિશ્વાસ રાખ કે જેને મોત આવનાર જ નથી, ને તેના ગુણગાન તારીફની તસ્બી પડ, ને એ જ પોતાના બંદાઓના ગુનાથી પૂરેપૂરો વાકિફ છે. خلق السماوات والأرض وما بينهما في ستة أيام ثم استوى على العرش الرحمن فاسأل به خبيرا. જેણે આસમાનો જમીન અને તેમની વચ્ચે જે કાંઈ છે તે બધું છ દિવસમાં પેદા કર્યું, પછી આસમાન ઉપર પોતાની સત્તા જમાવી, રહેમાન એ જ છે. માટે તેને લગતી હકીકત કોઈ જાણકારને પૂછી જો. ને જ્યારે તેમને કહેવામાં આવે છે કે રહેમાનને સજદો કરો, ત્યારે તેઓ કહે છે કે રહેમાન છે કઈ વસ્તુ, શું અમે તેને સજદો કરીએ કે જેના બાબતે તું અમને હુકમ કરે છે? ને આ વાતે તેમના તિરસ્કારમાં, તેમની નફરતમાં, ઇનકારમાં વધુ વધારો કરી મૂક્યો છે. મોટી બરકત વાળો છે તે જેણે આસમાનમાં 12 બુરજો, નક્ષત્રો, રાશિઓ મુકરર કર્યા, ને તેમાં એક દીવો સૂરજ અને પ્રકાશ આપનાર એક ચાંદ બનાવ્યો. ને તે એ જ છે જેણે રાત તથા દિવસને તે શખ્સ માટે કે જે નસીહત હાંસિલ કરવા કે શુકર માનવા ચાહે વારા ફરતી આવનાર બનાવ્યા છે. રહેમાન અલ્લાહના એવા પણ ખાસ બંદા છે કે જેઓ જમીન પર ધીમે પગલે ચાલે છે, ને જ્યારે અજ્ઞાન લોકો, જાહિલ લોકો તેમને કાંઈ કહે છે, એટલે કે ખરાબ શબ્દોમાં બોલાવે છે, ત્યારે કહે છે કે તમારા પર સલામ. ને જેઓ રાતને પોતાના પાલનહારની હુજૂરમાં સજદો કરતા તથા ઇબાદતમાં ઉભા ઉભા પસાર કરે છે. ને જેઓ આ કહે છે કે એ અમારા પાલનહાર, અમારા પરથી જહન્નમનો અઝાબ દૂર કરી દે, બેશક તેનો અઝાબ હંમેશા ટકી રહેનારો છે. બેશક તે થોડા વખત કે હંમેશ માટે રહેવાને ઘણી જ બુરી જગ્યા છે. ને તેઓ જ્યારે કઈ ખર્ચ કરે છે તો ન ઉડાવપણે ખર્ચે છે અને ન કંજુસાઈથી, બલકે તેમનું દાન મધ્યમ સરનું હોય છે. الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ وَمَن يَفْعَلْ ذَلِكَ يَلْقَ أَثَامًا. ને તેઓ અલ્લાહની સાથે બીજા કોઈને પુકારતા નથી, ને એવા કોઈ પણ જીવને કે જેનું કત્લ કરવું અલ્લાહે હરામ કર્યું છે, ગુનાહ વગર કત્લ કરતા નથી અને ન વ્યભિચાર બદકારી કરે છે. અને જે કોઈ એવું કામ કરશે તો તેનો ન્યાયસર બદલો તે જરૂર પામશે. કયામતના દિવસે તેનો અઝાબ તેના માટે બે ગણો કરી દેવામાં આવશે ને તે હંમેશને માટે જલીલ અને રૂસવા થઈ તેમાં જ રહેશે. સિવાય કે જે તૌબા કરે ને ઈમાન લઈ આવે ને સારા કામો કરે તો પછી તેઓ તે છે કે જેમની બદીઓ અલ્લાહ નેકીઓથી બદલી નાખશે ને અલ્લાહ મોટો બક્ષનાર ને દયાળુ છે. ને જે શખ્સ તૌબા કરે તથા સારા કાર્યો કરે તો બેશક તે અલ્લાહની તરફ બરાબર રીતે રજૂ થાય છે. ને જેઓ ખોટી સાક્ષી આપતા નથી ને જ્યારે કોઈ નકામી વસ્તુ પાસેથી પસાર થાય છે ત્યારે બુઝુર્ગીની છટાથી બુઝુર્ગીની અદાથી પસાર થાય છે. ને તેઓ જ્યારે તેમને તેમના પાલનહારની આયતો થકી બોધ આપવામાં આવે છે, નસીહત આપવામાં આવે છે, તો તેના પર બહેરાને આંધળા બની તૂટી પડતા નથી બલકે ધ્યાન દઈ સાંભળે છે. وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا. ને તેઓ કે જેઓ આ અર્જ કરે છે કે એ અમારા પાલનહાર, અમને અમારી બીબીઓ તરફથી તથા અમારી ઔલાદો તરફથી આંખોમાં ટાઢક અતા કર ને અમને મુત્તકીઓના આગેવાન બનાવી દે. આ એ જ લોકો છે કે જેમને તેમના સબર કરવાના કારણે ઊંચો બુલંદ દરજ્જો આપવામાં આવશે અને દરેક મુલાકાત વખતે તેમને મુબારકબાદ તથા સલામનો આવકાર આપવામાં આવશે. હંમેશ માટે તેમાં જ રહેશે. તે કેવું ઉત્તમ આરામ કરવાની જગ્યા ને હંમેશનું રહેઠાણ હશે. એ રસૂલ, તું કહે કે જો તમે દુઆ માંગતા ન રહેતે તો મારો પાલનહાર તમારી કાંઈ જ પરવા કરતે નહીં. હવે ચોક્કસ જ તમોએ જૂઠલાવ્યું છે, માટે આગળ જતા આ જૂઠાણાનો નતીજો તમારા પર કાયમનું આવી પડશે.